श्रीमद् देवी भागवत स्कंद 11 अध्याय 17-18 गायत्री महिमा तथा पूजा विधि। भगवान नारायण कहे छे, नारद जुदा जुदा पादों छूटा पाड़ीने गायत्री नो जप करवाथी ब्रह्म हत्या नाश पामे छे। अने पादों छूटा पाड़िया विना एकदम सड़ंग जप करवाथी ब्रह्म हत्या लागे छे। सूरत धर्मशास्त्रों पुराणों ने इतिहासों में गायत्री विविध प्रकारनी मानवामां आवे छे। प्रणवथी संपुटित 6 ओंकार थी संयुक्त 5 प्रणव वाली गायत्री नो दप करवो जोईए अथवा तो जप करवो जोईए एवी पण शास्त्र आज्ञा छे। जेटला जप करवा अभिष्ट होय तेना 8मा भाग में गायत्री ना चौथा पद नो जप करवो आवश्यक छे। आ प्रमाणे जप करनार ब्राह्मण ने पण ज्ञानी समझवो जोईए। ते सायुज्य पद नो अधिकारी बनी जाए छे। एक संपुटा अने 6 ओंकार वाली बे गायत्रीओ मात्र ब्रह्मचारीओ माटे छे। गृहस्थ ब्रह्मचारी अथवा मोक्षनी इच्छा वाला गृहस्थे अथवा ब्रह्मचारीए एक ओंकार युक्त गायत्री नो जप करवो। परोर जसे सावदोम आ गायत्रीनो चौथा पाद में ब्रह्मनु ध्यान करवाथी ज जपनु संपूर्ण फल प्राप्त थाय छे। हवे ध्याननो विधि कहूँ छू। सूर्य चंद्रमा अने अग्निना बिंब सहित प्रणवमय अने अचिंत्य एवं विकसित हृदयस्थ कमल जेमनु आसन छे ते अचल परम सूक्ष्म ज्योति स्वरूप अने सच्चिदानंदमय छे। ते मारी प्रसन्नतानु साधन बनो। त्रिशूल योनि सुरभि अक्ष माला लिंग ने कमला सात महामुद्राओ गायत्री सामे करवी जोईए। संध्या एज गायत्री छे, तेनु स्वरूप सच्चिदानंदमय छे। तेथी ब्राह्मणोए भक्तिपूर्वक गायत्री देवीनु नित्य पूजन अने नमन करवू। मनमां ध्यान करीने पंचोपचार थी मानसिक पूजा करवी। लम पृथ्वी स्वरूपिणी देवी ने गंध अर्पण करू छू, तेमने वारंवार नमस्कार हो। हम आकाश स्वरूपिणी देवी ने पुष्प समर्पित करू छू, आपने वारंवार नमस्कार हो। यम वायु स्वरूपिणी देवी ने धूप समर्पित करू छू, तेमने वारंवार नमस्कार हो। रम अग्नि स्वरूपिणी देवी ने दीप प्रदान करू छू, तेमने वारंवार नमस्कार हो। वम अमृत स्वरूपिणी देवी ने निवेद्य अर्पण करू छू, तेमने वारंवार नमस्कार हो। यम रम लम वम हम नो उच्चार करीने पुष्पांजलि अर्पण करवी। आ प्रमाणे मानसिक पूजा कर्या पछी मुद्रा करवी, पछी मनमां देवीनु ध्यान करता मुखथी मंत्रोनु धीरे धीरे उच्चारण करवू। माथु अने डोकने स्थिर राखवा, दांत बंद राखवा अर्थात दांत काढ़ीने हसू नहीं। विधिपूर्वक 108 28 अथवा असक्त मणसे 10 वार गायत्री जप करवा, एथी ओछा कोई पण स्थिति में न करवा जोईए। त्यार पछी उत्तम वगैरे अनुवाक मंत्र थी देवीनु विसर्जन करवू। मंत्र आ प्रमाणे छे। लम पृथ्वी याप व्यत मने गंधम पर्या गंधम अर्पयामी नमो नमः। हम आकाश आकाशात मने पुष्पम चा अर्पयामी नमो नमः। यम चम यम च वायव्यत आत्मने धूपम च अर्पयामी ततोद्वदेत। रम च वह्यनात्मने दीपम अर्पयामी तमो वदेत। वम अमृतात्मने तस्मे नैवेद्यम अपि च अर्पयते अर्पयत। स्कंद 11 अध्याय 17 श्लोक 11-13। विद्वानोए जल में उभा रहीने क्यारे गायत्री जप न करवा, कारण के महर्षिनु कहेवू छे कि अग्निमुखी के अग्निमुखी कहेवाय छे। जप कर्या पछी सुरभि ज्ञान सुरप कुर्म योनि पंकज लिंग अने निर्वाण आवी आठ मुद्राओ करवी, त्यार पछी आ प्रमाणे क्षमा प्रार्थना करवी। मारा उच्चारण में अक्षर पद स्वर अने व्यंजन नी भूल रही होय तो ए ते आप क्षमा करवा कृपा करशो। यद अक्षरम पद भ्रष्टम स्वर व्यंजन वर्जितम तत्सर्वम तत्सर्वम क्षम्यताम देवी कश्यप प्रिय वादिनी। स्कंद 11 अध्याय 17 श्लोक 19-20। મહામુનિ ત્યાર પછી ગાયત્રી તર્પણ કરવું તેનો ગાયત્રી છંદ છે, વિશ્વામિત્ર ઋષિ છે, સવિતા દેવતા છે, તર્પણ કરવા માટે આનો વિનિયોગ કરવો। તર્પણનો નિયમ બહુથી ઋગ્વેદ પુરુષનું, ભુવથી યજુર્વેદનું, સ્વરથી સામવેદનું, મહથી અથર્વવેદનું, જનહથી ઇતિહાસ પુરાણનું, તપહથી સંપૂર્ણ વેદ શાસ્ત્રોનું, સત્યથી સત્યલોક પુરુષનું અને ઓમ ભૂહથી ભૂર્લોક પુરુષનું, ભુવથી ભૂર્વલોક પુરુષનું, સ્વરથી સ્વર્ગલોક પુરુષનું, ઓમ ભૂહથી એક પદા ગાયત્રીનું, ભુવથી બે પદા ગાયત્રીનું, સ્વથી ત્રણ પદા ગાયત્રીનું તથા ઓમ ભૂર્ભુવથી ચાર પદા ગાયત્રીનું હું તર્પણ કરું છું એમ કહેવું। ત્યાર પછી ઉષસી, ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી, વેદમાતા, પછી પૃથ્વી, અજા, કૌશિકી, સાંકૃતિ અને સાર્વજતી આ નામો બોલીને ભગવતી ગાયત્રીનું તર્પણ કરવું જોઈએ। તર્પણ પછી જાત વેદસમ વગેરે ઋચાનો પાઠ કરવો જોઈએ। વિદ્વાને શાંતિ માટે માનસ તો કે આ મંત્ર પણ બોલવો, ત્યાર પછી ત્રંબકમ આ મંત્ર બોલવો, શાંતિ માટે ત્યછંત્યો આ મંત્રનો જપ પણ કરવામાં આવે છે। ત્યાર પછી દેવા ગાતુ આ મંત્ર બોલીને પોતાના બંને હાથથી બધા સ્વરે સ્પર્શ કરો, પછી શ્યોના પૃથ્વી મંત્ર બોલીને પૃથ્વીને પ્રણામ કરવા, શ્રેષ્ઠ સાધકે પ્રણામ કરતી વખતે પોતાનું નામ અને ગોત્રોચ્ચાર પણ કરવો। અહીં જેટલા મંત્રો આપેલા છે તેમના આગળના શબ્દો જ છે, પૂર્ણ મંત્રો અલગ જગ્યાએ આપવામાં આવેલા છે। જેમ કે ત્રંબકમ મંત્ર છે તો ત્રંબકમ યજામહે પૂર્ણ કરવો, એવી રીતના શ્યોના પૃથ્વી તેચ્છંત દેવા ગાતુ બધા મંત્રો છે અલગ અલગ, પણ ફક્ત એમના બે બે અક્ષરો અહીં આપેલા છે, જે જ્યારે પણ મંત્ર બોલો ત્યારે એને પૂરા મંત્ર બોલવા। આ રીતે પ્રાતઃ સંધ્યાનું વિધાન કહ્યું, સંધ્યા કર્મ સમાપ્ત કરીને અગ્નિહોત્ર કરવો, હોમ કર્યા પછી ભગવતી શિવા શંકર ગણેશ સૂર્ય અને વિષ્ણુ આ પાંચ દેવોની પૂજા કરવી, પુરુષ સુક્ત વ્યાહતિ મૂલમંત્ર અથવા શ્રી સ્વતે આ મંત્રથી પૂજા કરવી જોઈએ। ઈશાન ખૂણામાં ક્રમશઃ માધવની, અગ્નિ ખૂણામાં ગિરિજાપતિ શંકરની, નૈઋત્ય ખૂણામાં ગણેશની અને વાયવ્ય ખૂણામાં સૂર્યની ઉપાસના કરીને પૂજા કરવી। 16 પ્રકારના ઉપચારોથી 16 મંત્રો બોલીને પૂજાની વસ્તુઓ દેવતાઓને અર્પણ કરવી, સર્વપ્રથમ દેવીની પૂજા કરીને ક્રમશઃ અન્ય દેવતાઓનું પૂજન કરવું, કારણ કે દેવીની પૂજાથી વધીને બીજું કોઈ પુણ્ય નથી। તેથી સંધ્યાઓમાં સંધ્યાની ઉપાસના કરવામાં આવે છે, અક્ષતથી ભગવાન વિષ્ણુની, તુલસીથી ગણેશની, દુર્વાથી દુર્ગાની અને કેતકીના પુષ્પથી શંકરની પૂજા કરવી જોઈએ। માલતી, ચમેલી, કાંટા શેરિયાનું પુષ્પ, પનસનું પુષ્પ, કેસુડા, બોરસરી, મોગરો, લોધર, કરેણ, સિંસપા, અપરાજિતાનું પુષ્પ, બપોરિયાનું પુષ્પ, અગથિયાનું પુષ્પ, મંદત, સિંધુવાર, ખાખરાનું ફૂલ, દુર્વાના અંકુર, બિલીપત્ર, દર્ભની, માર્જર, સલક્કી, માધવીનું ફૂલ, આંકડાનું ફૂલ, મંદારનું ફૂલ, કેતકી, કંચનાર, કદંબ, નાગકેસર, ચંપો, જુહી અને ટગર વગેરેના ફૂલો ભગવતીને અતિ પ્રિય છે। ગુગળનો ધૂપ અને તલના તેલનો દીવો પ્રગટાવો, આ પ્રમાણે દેવીની પૂજા કરીને મૂળ મંત્રનો જપ કરો। વિદ્વાનોએ પૂજા સમાપ્ત કરીને વેદાધ્યયન કરવું, ત્યાર પછી પોતાની આજીવિકા દ્વારા પોષ્ય વર્ગના પોષણ માટે નિયમ પ્રમાણે ધન ઉપાર્જનનું સાધન કરવું, નારદજીએ કહ્યું, માન આપનારાઓમાં શ્રેષ્ઠ હવે હું દેવીની વિશેષ પૂજાનો વિધિ સાંભળવા ઈચ્છું છું, જેનાથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે. ભગવાન નારાયણ કહે છે, દેવર્ષિ, ભગવતી જગદંબાના પૂજનનો વિધિ કહું છું, સાંભળો. આ પ્રસંગ ભુક્તિ મુક્તિ આપનારોને તમામ આપત્તિઓનો નિવારક છે. સર્વપ્રથમ આચમન કરીને મૌન રહીને સંકલ્પ કરવો, ભૂત શુદ્ધિ વગેરે આવશ્યક છે. માતૃકાન્યાસ કરીને સડન્યાસ કરવો જોઈએ. શંખની સ્થાપના કરીને અર્ધ્ય આદિ સામગ્રી એકત્ર કરવી. પૂજામાં ઉપયોગી સામગ્રી દ્રવ્યનું અસ્ત્રાય ફટ મંત્રથી પ્રોક્ષણ કરવું. પછી ગુરુની આજ્ઞા લઈને પૂજાનો આરંભ કરવો. પ્રથમ પીઠની પૂજા કરીને દેવીનું ધ્યાન કરવું. ભગવતીને આદર ભાવથી આસનાદિ ઉપચારો અર્પણ કર્યા પછી પંચામૃત અને શેરડીના રસ વગેરેથી સ્નાન કરાવવું. જે મનુષ્ય ધોળી શેરડીના રસથી ભરેલા સેંકડો કળશોથી ભગવતીને સ્નાન કરાવે છે, તેનો સંસારમાં પુનર્જન્મ થતો નથી. એ જ રીતે મનુષ્ય વેદનું પારાયણ કરીને કેરી તથા શેરડીના રસથી ભગવતી જગદંબાને સ્નાન કરાવે છે, તેના ઘરમાંથી લક્ષ્મી અને સરસ્વતી ક્યારેય જતા નથી. જે શ્રેષ્ઠ મનુષ્ય વેદ પારાયણ કરતા દ્રાક્ષના રસથી ભગવતી જગદંબાનો અભિષેક કરે છે, તે સપરિવાર રસની બુંદ જેટલા વર્ષો સુધી દેવલોકમાં વાસ કરે છે. કપૂર અગરુ કેસર કસ્તુરી અને કમળના જળથી વેદ મંત્રો સાથે દેવીને સ્નાન કરાવે છે, તેના સેંકડો જન્મના સંચિત પાપો નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય દૂધથી ભરેલા કળશોથી વેદ મંત્રો સાથે દેવીને સ્નાન કરાવે છે, તે કલ્પ સુધી શિર સાગરમાં નિરંતર સ્થાન પ્રાપ્ત કરે છે. દહીંથી સ્નાન કરાવનાર દધિકુંડનો અધિપતિ થાય છે. મધ ઘી તથા ખાંડ સાકરથી સ્નાન કરાવનાર તે જે તે વસ્તુઓનો સ્વામી બને છે. ભક્તિપૂર્વક હજાર કળશોથી દેવીને સ્નાન કરાવનાર પુણ્યાત્મા પુરુષ આ લોકમાં સુખ ભોગવીને પરલોકમાં પણ સુખી થાય છે. ભગવતીને બે રેશમી વસ્ત્ર અર્પણ કરનાર મનુષ્ય વાયુલોકમાં જાય છે. રત્નજડિત આભૂષણો અર્પણ કરનાર મનુષ્ય બીજા જન્મમાં રાજા બને છે. કેસર કસ્તુરીનું તિલક લલાટમાં સિંદુર અને દેવીના ચરણોમાં મહાવર અલતાની અર્ચા કરીને મનુષ્ય ઇન્દ્રાસન પર બિરાજનારા દેવોનો સ્વામી બને છે. સાધુ પુરુષો પૂજા વિધિમાં અનેક પ્રકારના પુષ્પો અર્પણ કરવાનું કહે છે. તે પુષ્પો અર્પણ કરીને મનુષ્ય કૈલાસ ધામ પ્રાપ્ત કરે છે. ભગવતી આદ્યાશક્તિને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ. બિલીપત્ર અર્પણ કરનાર મનુષ્યને કોઈ પણ પરિસ્થિતિમાં દુઃખ ભોગવવું પડતું નથી. ત્રણ પાખડીવાળા બિલીપત્ર પર લાલ ચંદનથી યત્ન પૂર્વક સ્પષ્ટ સુંદર અક્ષરોમાં માયાબીજ મંત્ર હ્રીમ ત્રણ વાર લખો. માયાબીજ જેના આદિમાં હોય તે નામ સાથે ચોથી વિભક્તિનું ઉચ્ચારણ કરીને અંતમાં નમઃ શબ્દ જોડીને ઔમ હ્રીમ ભુવનેશ્વર્ય નમઃ એ મંત્ર બોલીને બિલીપત્ર ભક્તિ સાથે મહાદેવીના ચરણોમાં અર્પણ કરવું. જે મનુષ્ય ભક્તિપૂર્વક દેવીની આ રીતે ઉપાસના કરે છે તે બ્રહ્માંડનો સ્વામી બને છે. જે મનુષ્ય અતિ નિર્મળ અને કોમળ એવા કરોડો બિલીપત્રોથી ભુવનેશ્વરીની પૂજા કરે છે તે નિશ્ચિંતપણે પ્રજાપતિ પદનો અધિપતિ થાય છે. એ જ રીતે અષ્ટગંધથી ચર્ચિત કરોડો માલતી અને મોગરાના પુષ્પથી ભગવતીની પૂજા કરનાર ચતુર્મુખ બ્રહ્મા બને છે. મુનિવર, આ પ્રમાણે 10 કરોડ પુષ્પથી પૂજા કરનાર મનુષ્યને વિષ્ણુપદ, જે દેવતાઓને પણ દુર્લભ છે, તે પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુ પણ પોતાનું પદ પ્રાપ્ત કરવા માટે આવું વ્રત કરી ચૂક્યા છે. આ રીતે 1 અરબ એટલે 100 કરોડ પુષ્પો ચડાવનારને સૂત્રાત્મા સૂક્ષ્મ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. ભક્તિ સાથે કરેલા આ વ્રતની ભક્તિ સાથે કરેલા વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ હિરણ્ય ગર્ભ થયા છે. જાસૂદનું ફૂલ, બપોરિયાનું ફૂલ અને દાડમના ફૂલનો પણ આવો વિધિ શાસ્ત્રોમાં કહ્યો છે. એ જ પ્રમાણે બીજા પુષ્પો પણ વિધિપૂર્વક શ્રીદેવીને અર્પણ કરવાથી થતા અનંત પુણ્ય ફળને ઈશ્વર પણ જાણીતા નથી. જે જે ઋતુમાં જે જે પુષ્પ ઉપલબ્ધ થાય તે હજારો પુષ્પથી દર વર્ષે સાવધાનીપૂર્વક भगवती महादेवीनी पूजा करवी। जे मनुष्य भक्तिपूर्वक आ रीते उपासना करे छे ते महापापो तथा उपपापोथी युक्त होय तो पण मुक्त थई जाय छे। हे मुनि, साधकोमां श्रेष्ठ ते मनुष्य शरीर छोड़िया पछी भगवतीना चरण कमल ने जे मुख्य देवताओ माटे पण दुर्लभ छे प्राप्त करे छे तेमां कोई शंका नथी। चंदन सहित काळु वगर कपूर घी तथा गुगल सहित लोबान नो धूप महादेवी ने जे अर्पण करे छे, धूप वड़े मंदिर ने सुवासित करनार पर प्रसन्न थयेला देवेश्वरी त्रणे भुवनो अर्पण करे छे। कपूर नी गोटियो थी युक्त दीवो अर्पण करनार ने सूर्यलोक नी प्राप्ति थाय छे। सावधान चित्त थी सैकड़ो ने हजारो दीवाओ अर्पण करवानो विधान छे। त्यारबाद देवीनी सामे नैवेद्यना पहाड़ो जेवो ढगलो अर्पण करवो, तेमा लेह्य चाटीने खाई शकाय तेवू, चोष्य चूसीने खाई शकाय तेवू, पेय पीवानुं अने सड़रस बधा प्रकारना भोजन होवा जोईए, अनेक प्रकारना स्वादिष्ट अने रसथी भरेला दिव्य फळो होवा जोईए। आ बधा पदार्थो सोनानी थाळीमां मूकीने देवीने अर्पण करवा। श्रीदेवी तृप्त थई जवाथी त्रणे लोक तृप्त थई जाय छे, कारण के अखिल विश्व तेमनुं ज रूप छे। जेम रस्सीमां सापनी भ्रांति थाय छे तेवी रीते समग्र विश्व देवी रूप होवा छतां तेमां जगतनी भ्रांति थाय छे। त्यार पछी पवित्र गंगाजल देवीने अर्पण करवुं, कपूर अने नाळियेरना जलथी भरेला कलशनुं शीतळ जल देवीने अर्पण करवुं, त्यार पछी कपूरना नाना टुकड़ा इलायची अने लविंग साथेनुं मुखने सुगंधित करनारुं तांबूल अर्पण करवाथी भगवती प्रसन्न थाय छे। पछी मृदंग वीणा मंजीरा डमरू दुदुंबी वगैरे वाद्यना ध्वनिथी वेदपाठथी स्तोत्र अने पुराणोना पाठथी भगवतीने संतुष्ट करवा। त्यार पछी देवीने छत्र चामर अर्पण करवुं, श्रीदेवनो राजोपचारथी पूजन करवानो विधि छे। जगतने धारण करनारा भगवती जगदंबाने दक्षिणा अर्पण करी नमस्कार करी वारंवार क्षमा प्रार्थना करवी। एक वार स्मरण करवाथी पण देवी प्रसन्न थई जाय छे, त्यारे आवा समग्र उपचारोथी प्रसन्न थाय एमां सानो संदेह। पुत्र पर कृपा करवी ए मानव स्वभाव छे, पछी भक्ति अने श्रद्धा धरावनारा होय तेमनी बाबतोमां तो शुं कहेवू। आ संदर्भमां एक प्राचीन इतिहास कहू छू। भक्ति उत्पन्न करनारो आ प्रसंग राजा बृहदर्थ साथे जोड़ायेलो छे। हिमालय प्रदेश में क्यांक चक्रवाक पक्षी हतु, ते भूखथी व्याकुळ बनी चणना लोभथी अनेक देशों में फरतु फरतु काशी नगर में पहुंचू। अनायास ज आकाश में फरता फरता तेनाथी मंदिरनी प्रदक्षिणा थई गई। कोई बीजा देश में न जता हवे ते मुक्ति आपनारी काशी नगरी में ज रहेवा लाग्यू। केटलाक समय पछी तेनु मृत्यु थता ते स्वर्ग में गयू। त्यां दिव्य रूपधारी युवक बनीने तेणे विधविध भोग भोगव्या। बे कल्प सुधी स्वर्ग में रह्या पछी तेनो पुनः पृथ्वी पर क्षत्रियना उत्तम वंश में जन्म थयो अने ते बृहदर्थ नामनो प्रसिद्ध राजा थयो। ते मोटा मोटा यज्ञों करावनार परम धार्मिक सत्यवादी जितेन्द्रिय त्रिकाळज्ञ शत्रुविजयी संयमी अने चक्रवर्ती राजा थयो। जे जगत में बधा माटे दुर्लभ छे तेवी તેને પૂર્વ જન્મની બધી સ્મૃતિ હતી। તેના ગુણો સાંભળીને કેટલાક મુનિઓ તેની પાસે આવ્યા, રાજાએ તેમનો આતિથ્ય સત્કાર કર્યો। મુનિ વાસન પર બેઠા પછી મુનિઓએ પૂછ્યું, રાજન, ક્યાં પુણ્યના પ્રભાવથી તમને પૂર્વ જન્મની સ્મૃતિ છે? તમે એવું ક્યું પુણ્ય કર્યું હતું જેના પ્રભાવથી તમે ત્રિકાળ જ્ઞાની છો? તમારા દિવ્ય જ્ઞાનના રહસ્યને જાણવા માટે અમે અહીં આવ્યા છીએ। राजन, तमे कपट रहित छो, सत्य वात अमने कहो। भगवान नारायण कहे छे, ब्राह्मण, मुनिओनी उपरोक्त वात सांभळीने ते परम धार्मिक राजा बृहदर्थे तेमनी बधी वात कही। मुनिवरो, हुं त्रिकाळ ज्ञानी केम थयो छु तेनुं कारण आप सौ सांभळो। पूर्व जन्ममां हुं नीच योनिमां चक्रवाक पक्षी हतो, मारा द्वारा अजाणता देवीना मंदिरनी प्रदक्षिणा थई गई। તે પુણ્યના પ્રભાવથી હું સ્વર્ગમાં ગયો, બે કલ્પ સુધી ત્યાં સુખ ભોગવી તેજ પુણ્યના પ્રભાવથી પૃથ્વી પર જન્મ લઈ ત્રિકાળ જ્ઞાની બન્યો છું. ભગવતી જગદંબાના ચરણોનું સ્મરણ કરવાથી કેટલું ફળ મળે છે તેને કોણ જાણી શકે છે. અહો, આજે તે દેવીના મહિમાનું સ્મરણ થતા જ મારી આંખોમાં આનંદના આંસુ છલકાઈ રહ્યા છે. એ કૃતજ્ઞ અને પાપી લોકોને આ જન્મને ધિકાર છે. એ જગ જનની જગત જનની ભગવતીને પોતાના ઉપાસ્ય દેવતા સમજવા છતાં તેમની આરાધના કરતા નથી. આ સંશય રહિત વિષયમાં હું વધારે શું કહું? બસ ભગવતીના ચરણોની જ ઉપાસના કરવી જોઈએ. આનાથી વધીને પૃથ્વી પર બીજું કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી. નિર્ગુણા અથવા સગુણા કોઈ પણ દેવીની ભક્તિપૂર્વક ઉપાસના કરવી જોઈએ. ભગવાન નારાયણ કહે છે, નારદ રાજર્ષિ બૃહદર્થ અત્યંત ધાર્મિક રાજા હતા. તેમના ઉપરોક્ત વચન સાંભળીને મુનિઓનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. બધા પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. એ ભગવતી જગદંબા કઈ રીતે વિલક્ષણ પ્રભાવ વાળા છે, તેમની પૂજાનું કેટલું મહાન ફળ મળે છે, એ વિષયમાં કોણ પૂછે અને કોણ જવાબ આપે? અર્થાત આ વિષયમાં પૂછનારા અને જાણનારા મહાત્માઓ દુર્લભ છે. અધ્યાય 17-18 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.